મન ના માલિક નથી, આ વાણી ના માલિક. વાણી કોણ બોલે? તમારી વાણી કોણ બોલે? લાગે વાણી તમારી સાથે કોણ બોલે? દાદા ભગવાન જે નામ કહો છો એ બોલે છે. દાદા ભગવાન તો આ હું કહું ને એટલે આ એવું બોલશે. તો દાદા ભગવાન આ એડિશન પેલો દાદા ભગવાન એડિશન થઈ ગયા એકલી બાજુ સાચી કોઈ વધુ કપડો કોઈ ચડી ગયો એવું સમજી ગયા છે. માલિક થઈ ગયા ને બનાવનાર થઈ ગયા ગમના કઈ બાબતે જઈને તો કેટલી બધી મને એ જ વાતની સમજ નથી પડી કે કોઈ પણ જીવ પહેલો એકિંદ્ર પ્રાણમાં કેમ જાય છે, સમજ નથી પડી. થતો જ નથી જીવને, કશું થતું નહીં. ઉપર આવરણ થઈ ગયા છે ને જ્યાં પોટપોટા થાય છે ને હિન્દુસ્તાન માં જન્મ કેટલા અવતાર માણસ આવ્યા પછી છે ભૌતિક તરફ જ દ્રષ્ટિ છે આ, એટલે આ દ્રષ્ટિ પેલી બાજુ મૂળ વસ્તુ તરફ જોઈ શકતી નથી. એટલે અમે તમને આમ ફેરવીએ ને દ્રષ્ટિ, ત્યાર પછી તમને મૂળ વસ્તુ દેખાય ને આ વસ્તુ બરોબર. બહુ સારું, તો ઉપકાર માનું. જો સંસાર ઉપર થી દ્રષ્ટિ ફેરવી શકો તો ઉપકાર માનું. હા, ઉપકાર માનું એમ છે. જો સંસાર પરથી દ્રષ્ટિ ફેરવી આપતા હતો પછી ચિંતા ના થાય એની ગેરંટી આપો. ચિંતા તો છે જ નહીં, આજે પણ નથી ચિંતા. સંસાર ઉપર ચિંતા આજે પણ નથી, પણ દ્રષ્ટિ ફરતી નથી. ફેરવી તો જ્ઞાની પુરુષ તો કલ્પસૂત્ર ના કાઢી શકે, આપતો સૂત્ર કાઢી શકે. અમે આપતો પુરુષ કહેવાય છે. કેવું? આપતો પુરુષ નો અર્થ કે સંસારમાં સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય અને મોક્ષ જતા સુધી વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ હોય તે આપતો પુરુષ હોય. અને જે પાઈ પણ પોતાના માટે લેતા ના હોય, એનો પણ વિચાર જેને આવતો ના હોય, જેને કોઈ પણ જાતની ઠીક હોય નહીં, ઠીક માન નહીં કે કીર્તિ નહીં, કોઈ જાતની ઠીક ના હોય, ત્યારે એ આપતો પુરુષ કહેવાય. એના દર્શન થયા તમારે કલ્યાણ થઈ ગયું. અને પછી આ જો કરવું હોય દસ્તી ફેરવી હોય દઈએ તો આવો, એક ચલાવું ચલું કરી આપી તો નહીં તો પછી અમદાવાદ રહેશો ને અમદાવાદ અમારે વારે ઘડી કર્યા છે. જયારે આંખમાં કોઈ પણ પ્રકાર નું ઝેર નહીં રહે, મુક્ત હાસ્ય દેખાશે, ત્યારે લોક તમારા દર્શન કરશે. બરાબર અત્યારે સાપોલિયા રમાડાના લોકો દર્શન કરે છે. પૈસા રમાડ દેખાતા દેખાય તો એમ કે એને લોકો દર્શન કરી અત્યારે દુકાન માં આવું જોર હાથો માણસ એકદમ એટલો બધો પોલીસ વાળા આવો છે ને ત્યારે ત્યારે આપડે હિન્દુસ્તાન બોલે આવો સાહેબ આવો સાહેબ તો પછી ગયા બધા એવું કે ને તો એને કામ ના હોય પોલીસ વાળું લોક પૂજ્ય કરે ગયા પછી લોકો દવા દે ભૂત પતાવી દીધું જે ઉભી ગયા હોય ને તો પૂછે ગયા પછી એ પૂછે ભાઈ ઊંઘી ગયા હોય તો પૂછે ભાઈ એ લોક પૂજ્ય કહેવાય લોકો માં પૂજા એ પૂછ લોક પૂજ્ય નહીં નહી લોક પૂછે એટલે ઊંચે ગોત્ર ઊંચે ગોત્ર આજે લોકો પૂજા એ લોક પૂછે નહી ને ના નહી તો દહીં છે ને સમજી તો વાત આવે ને સંબંધ છે તાત્વિક સંબંધ નથી એવું ભાન થાય તો આરપાર નીકળી જવાય એ માટે સમજાવો એમ કે આ સંસાર છે તે આત્મા ને રિલેટિવ સંબંધ છે કેવો છે રિયલ સંબંધ નથી રિયલ સંબંધ હોય તો રિયલ એટલે તો અવિનાશી ને આપણે અવિનાશી એટલે કાયમ ઝઘડો ચાલે કે તાત્વિક સંબંધ એટલે તાત્વિક એટલે કાયમ નો સંબંધો મફત ભાઈ છું બાર ઘણી છું એ બધું જે છે તે આપણે આપણે તે એ નથી આપણે તત્વ છે તત્વ સ્વરૂપે છે અવિનાશી છીએ આપણે પણ અત્યારે તો ભાન શું થયું છે રિલેટિવ નું આપણે હું મફત ભાઈ છું આ બાયરો ઘણી થયું એ બધું સત્ય મનાવ્યું છું નહીં એ ભાન નથી થયું એ તો ભાન થાય તો આજપાસ જતો રહે એટલે ધક્તિ ભરી જાય બરાબર ભરી જાય મન તો વિતરાગ છે પણ પોતે એમાં ભળે છે તું કુવામાં પડે તેમાં મન શું કરે મન થી કેડા થાય એટલે આત્મા દ્રષ્ટિ વાળા થયા એ પરમાત્મા થવાની તૈયારી છે શું કેવા મારું શું બધું આપ શું કહો છો એમ કે આ માટે આપ શું કહો છો એ માટે તમે શું કહો છો? મન તો જે કહ્યું ને મન વિતરાગ જ છે, મને એવું રાખજે નથી વિચાર તમને અહીંયા ભાઈ ભરો છો તો કોણ ભરે છે? અમે અહંકાર પોતાને ઉભો કરેલા દુઃખે પોતે ભોગવે છે, સુખ ઉભો કરેલા સુખે પોતે ભોગવે છે, અને અહંકાર મેં કર્યું એમ બોલે છે, મેં ભોગવ્યું એમ બોલે છે. અહંકાર અહંકાર ને કેવી રીતે ભોગવે? અહંકાર અહંકાર ને કેવી રીતે ભોગવે? કોણ ભોગવે? મેં બહુ દુઃખ ભોગવ્યું, મેં આમ થયું કે અહંકાર અહંકાર નહીં ભોગવ. મન અહંકાર મેં દુઃખ ભોગ્યું, પણ દુઃખ કોને ભોગ્યું? આત્મા અહંકાર અહંકાર શું છે? હું મફત છું, ચોક્કસ એ જ છું, એ જ છું, અહંકાર. આ બાઈ નો ધણી જ છું. આપડે કઈ બાઈ નો ધણી કાયમ ન હતા, બાઈ નો ધણી તો થયો ને, એ અહંકાર. આ સાહેબ જુદો હું કરું છું, મન તો વિતરાગ છે પણ પોતે એવા ભરે છે. આ હંમેશા મન માં વિચાર આવે ને, સારો વિચાર આવે તો પોતે મય ભરે, સારો વિચાર આવે ત્યારે પોતે મય ભરે, અને ખરાબ વિચાર આવે તો એ કે છે મને ગમતું નથી ના ભરે. અને કુવા પડે તો મન શું કરે? પહેલું સમજી દો ને, સારો વિચાર તમને આવે તો કે મય ભરે, અહંકાર ભરે, અહંકાર બુદ્ધિ એ બધું એમાં ભરે. સારા વિચાર માં અહંકાર ભરે એમ જ ભરે ને, ખોટો વિચાર છે તો ગમે નઈ. ખોટા વિચાર માં અહંકાર ના હોય? ના ગમે નઈ, હોય કે નહીં? એટલો રે અહંકાર હોય ખરો? વિચાર માં વિચાર ના અહંકાર નથી હોતો, આ મન પોતે વિચારતું હોતું નથી. એ વસ્તુ શું છે? મન તો એક્સપ્રેસ કર્યા કરે છે, કોટી બુટે ને કોઠી ના બધા પરમાણુ બધા ફૂટે, એ થતે અહંકાર બુદ્ધિ સમજી વાંચે, વાંચી શકે કે આ શું મય છે. એટલે જો પોતાને ગમતા આવે તો મય ભરે ભાઈ, અને એ ભરે એટલે ત્યાંથી વિચરે. શું કરે? અહંકાર મન ભણી વિચરે, અને મનમાં વિચરી ગયો તો વિચાર કહેવાય, નહીં તો વિચાર જ ના કહેવાય. તમે કહ્યું ને, એટલે મન તો વિચરા કે મન ને વિચાર કશું ને, આ મન તો આ બધા ને જ્ઞાન આપ્યું છે, નહીં મન હોય મન કશું કહી દે નહીં, કશું નામ જ ના ત્યાં જીતી જ ગયેલા હોય બધા, મન સપું જીતી જ દીધેલું હોય. કારણ કે પોતે વિતરાક થાય તો મન વિતરાક જ છે. તું વિતરાક થાય ને કઈ રીતે થવાય? કઈ રીતે થવાય વિચાર? હું તમને ધરતી વિતરાક જ થાય ને, દ્રષ્ટિ ફેરે જ વિતરાક થોડા થવાય. ત્યાં બીજી શું છે પાછળ? ઘટી ભરે એટલે રાગ દે છે તારે બધા. પછી પૂછું છું ફરતી આગળ. આ પછી આગળ એના જોડાણ માં છે, જયારે મોક્ષે જવું હોય ત્યારે ક્રિયાઓની જરૂર નથી. હા ક્રિયાઓ, ક્રિયાઓ એટલે શું? આ બીજ લાવવા જવાની જરૂર, જેને હજુ પગ પાકો પકવો હોય ઘઉં નો એ લાવવા જાય, પણ જયારે મોક્ષે જવું હોય તો કોઈ બિયાવું ના હતા પણ જવું. હા તે એટલે ઘઉં ખાઈને પૂજા માં. કોણ કઈ રીતે વાર્તો છે? ડાળ છે એટલે વહે છે. એને તો બે ફૂટ ઊંચું પડે, સહી પડે. અને આમ છે તો ધર્મ સુધી બાકી મળી જાય. સ્વભાવ છે આત્મા નો સ્વભાવ કેવો છે? આત્મા નો સ્વભાવ જ મોક્ષ છે. સંસાર કરતા મોક્ષ બહુ સહેલો છે. મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ એની દુર્લભ છે. કારણ કે મોક્ષ દાતા પુરુષ મળવો જોઈએ. અરે એ બરાબર એટલે કશું છે ને, કારણ કે પોતાના સ્વભાવમાં આવવું, પોતે પોતાને ઓળખવું, એમાં કઈ બહુ છે? બીજાના મનની વાત છે કે ઓળખવાનું ને, એટલે પોતે સ્વભાવમાં જ આવી જાય. અને આ એક એન્જિનિયર થયો હોય તે અઘરું, અને ભગવાન થયું હે, કારણ કે ભગવાન જીવું એન્જિનિયર તો નથી. વિભાવ કે ત્યાં ફૂટ પાણી ઉપર ચડો દ્વેષ થઈ પડે, પાણી ગરમ કરવું દ્વેષ થઈ પડે. એક માસ છે 200 માળા આવવાના જ નાવાના, એટલે બાઈક શ્વાસ ટ્વાકી દીધી, નીચે લાકડો હગાઈ હગાઈ અને ટ્વાકી આખી ભરેલી પાણી, એ પાણી ગરમ બધું થઈ ગયું. એટલે 200 માણસે હજે હડહાથ હાથ વગે નાહ્યા બધા, બરાબર ને? એ 10-11 બધું નાહી ધોઈને પછી જમ્યા બધા, પછી ટ્વાકી અડધી રહી ગરમ થયેલી. એટલે પેલા માણસે પૂછ્યું કે સાહેબ આ ટાંકી આવે રે, પાણીમાં ગરમ છે, તો મારે એને ચાડું સી રીતે કરવું પડે? ના તું હોય જાને થઈ જશે. ના એને તારી કરવી પડશે, મારે બરફ કે બધું લાવવું પડશે. ના તું હોય જા, એને સ્વભાવમાં આવું એ છે. આત્મા સ્વભાવથી મોક્ષ જ છે, પણ મોક્ષ દાતા પુરુષ મળવા જોઈએ. તેથી અમે કહીએ છીએ કે 2 કલાકમાં તમને મોક્ષ આપીએ. નહી તો અનંત તરફથી હોટેલ કર્યા કરશો તો ભટાય ભટાય ભટાય કે નહીં ના થાય. એનો અને મોક્ષે ના જવું હોય તો ક્રિયાઓ કર નિરાતે ઘઉં રોપીએ ને ઘઉં લે, ઘઉં રોપીએ ચાડા જે જોયતું એ રોજ રૂપિન ઘઉં લાગે એના ફળ આવશે. મોક્ષે ના જવું એવું બધા નહીં કે ક્રિયા ના કરશો, ફક્ત જેને મોક્ષ જવું તે ના કરશો. ક્રિયાની કઈ જરૂર જ નથી, મોક્ષ જવા માટે કોઈ ક્રિયાની જરૂર નથી. મોક્ષ જવા માટે હોય ને રસ્તો મળી આવે, તો રસ્તો ના મળે તો પછી ક્રિયા કરવી જ પડે ને. જ્ઞાની પોતે જ કરી આલે બધું, પોતે કરવાનું હોય તો પડે છે. સાહેબ સંડાસ નતો તારું તારું તમે કહો તું સંડાસ જે આવ્યું તેમને જ જાય, તમે જે આવ્યો ને કે સાહેબ જ્ઞાની જો મોક્ષે પહોંચાડે તો આપ જ્ઞાની છો જ. પોતે જોયા છો એવું દેખાય, તું સંસાર માંથી મને સંસ્થા દેખાય છે. માલ છે બધો મોક્ષ માં છે. તમને ઓળખે તમે જો મોક્ષ ના રહેતો હોય મારી દાવ મળે તમને જો મોક્ષ નહીં રહે તમારા મગજમાં, જે રીતે ટ્રાન્સફર મોક્ષ ના જતો હોય તો મારી પર $2,00,000 નો દાવો મળજો. કઈ કોર્ટમાં? કઈ કોર્ટમાં મારું? તમે જે કોર્ટમાં? કઈ કોર્ટમાં વાળો દાવો લખવા જવું પડે? ગમે તે કોર્ટમાં. કોઈ દાખલ જ ના કરે? કેમ? કઈ રીતે દાખલ કરે? કાલો કઈ પુરાવો છે? અમને મારી સેટ કરી છે, અમને મારી સેટ કરી છે અને હું કબૂલ કરું ત્યાં તમે સેટ કરી. મારો દાવો કોઈ લખે જ નથી. દાવો કરવા જગાવી એમ કે દાવો ના કરાય. આટલી બધી ગેરંટી આપે મોક્ષ આપું છું. દાખલ ના કરે જઈનો તો પહોંચે કે હમઝણ વાળા લોકો થી અક્કલ થી દોધો કર્યા કરે તે બોનાર માંથી પિત્તર ફૂલ ભરી કાઢે. કોઈને પૂછ્યા વગર નદી બહાર સે મળી નીકળે કે મળે છે ને સ્વભાવ. આપડે લોકો સ્ત્રી નો સ્વભાવ ઓળખતો નથી આવતો. જો સ્વભાવ ઓળખતો આવડતો હોય તો બે વખણા મળે જ ના થાય. કેવી રીતે ઓળખવાનો દાદા? કેવી રીતે ઓળખાય સ્ત્રી નો સ્વભાવ? પુરુષો થી પૂછી લઉં છું. પોપટ મસ્તી ના હોય તારે પોપટ મસ્તી માં શાનો જ રહેવું? આખો દાડો ચોંચો માર્યા છે. કશું જ નથી. કઈ લાવ નથી ત્યાં જોઈ રહ્યા છે. ધરતી બદલી આલુ દક્ષિણ કર્યા. હા દાદા, 24 કલાક લોકો ની સાથે રહે છે. 24 અવર્સ. બે સૂત્ર માંથી તો ઊંઘ આવી જાય. હું મગજ નું કામ નહીં કરે તું મારે છે પચાવું ભારે. જે જ્ઞાન ધામ કરતી હોય ઊંધી બાજુ લઈ જાય. અંજાય ખરું, પણ આ તો જ્ઞાન ના ખેલ છે. જ્ઞાન બુદ્ધિ વગર આવે ખરું? બુદ્ધિ બિલકુલ નહીં. બુદ્ધિ વગર જ્ઞાન ના હોય, જ્ઞાન હોય તો બુદ્ધિ ના હોય. બુદ્ધિ સારી ને જ્ઞાની અને બુદ્ધિ સારી ના હોય. બુદ્ધિ હોય એને આ જ્ઞાન નહીં, પણ કોઈ પણ જ્ઞાન તો હોય કે ખરું કે નહીં? જેને બુદ્ધિ હોય તેને કોઈ પણ જ્ઞાન તો હોય ખરું ને? ના, એ બધું બુદ્ધિ કહેવાય. બુદ્ધિ જ્ઞાન હોય એને. બુદ્ધિ જ્ઞાન હોય એને જ્ઞાન તો પાછળ લગાડે ને? ના, જ્ઞાન બુદ્ધિ જ્ઞાન નહીં. એ સિવાય તો આટલું બધું માણસ જાણે કેવી છે. આ એન્જિનિયર છે, ડોક્ટર છે. માવી ના બુદ્ધિ ના હોય, સ્વામી સિદ્ધિકર બુદ્ધિ ના હોય, મારા બુદ્ધિ ના હોય, આપડા બીજા જ્ઞાનીઓ બુદ્ધિ હોય. પણ આ તો અક્રમ વિજ્ઞાની એટલે તો બુદ્ધિ બિલકુલ પુસ્તક માં લખેલું. અમે અભૂત છીએ, પુસ્તક માં લખેલું છે. અવિનાશી થયા પછી અબુદ્ધ ખરા, અવિનાશી તમે થઈ ગયા, પણ આ બુદ્ધ આ બાર નો ભાગ અબુદ્ધ રહ્યો, બુદ્ધિ નહી. કારણ બુદ્ધિ હોય તો જ્ઞાન ના હોય, જ્ઞાન હોય તો બુદ્ધિ ના. બુદ્ધિ જ્ઞાન માં ફેર શું હશે દોડા થયો? બુદ્ધિ એટલે આ આનો અજવાળ છે ને, એ ડિરેક પ્રકાશ આપવો, સૂર્ય નો પ્રકાશ આ રીતે પર પડવો, તે ડિરેક પ્રકાશ કહેવાય. કેવું? એ જ્ઞાન કહેવાય, આ પ્રકાશ એ જ્ઞાન કહેવાય. અને અરીસાનો વાંકો કરવો, રસોડામાં લેવું, વાંકો કરી રસોડામાં જવા આવે ને, એ બુદ્ધિ કહેવાય, ઇનડિરેક્ટ પ્રકાશ. સૂર્ય નો પ્રકાશ અરીસો પર પડ્યો અને અરીસો જરા વાંકો કરી એટલે અંદર અંધાર હોય તો અજવાળ ઉઠી જાય, એ ઇનડિરેક્ટ પ્રકાશ કહેવાય, એ બુદ્ધિ કહેવાય. જેટલો ઇનડિરેક્ટ માણસ ને પ્રકાશ હોય એ બધી બુદ્ધિ, અને ડિરેક્ટ પ્રકાશ એ જ્ઞાન. એમના દીકરા કે છે, દાદા અમારી બુદ્ધિ લઈ લો હવે. એમના દીકરા હજી જરૂર છે, હજુ અમે આવતી ઘરે આવતા બધી જરૂર છે, પછી બચી નહીં રાખીએ, પછી લઈ લઈશું. નિરહંકારી જ્ઞાન એને બુદ્ધિ કહી, નિરહંકારી જ્ઞાન એને જ્ઞાન કહી. ત્યાગીઓ માટે એક જ બોલવાનું હોય, જેને સંસાર જોડે લેવા દેવા હોય, વેપારી બધું હોય, સ્ત્રી બહેરા છોકરા હોય, ત્યારે બધા મંત્ર બોલવાના. આ સંન્યસ્ત મંત્ર કહેવાય. આપડા સાધુ એ જ વર્તાય, એક જ બોલવાનું. આ બે નહી બોલવાનું, નમો ભગવતે વાસુદેવ નમસ્કાર, એ નહીં બોલવાનું. કારણ કે સાધુ ના સંન્યસ્ત મંત્ર છે, એટલે બધું આ એક જ બોલવાનું, આ બે નહીં બોલવાનું. અને આ સંસારીઓને આ બધું બોલવાનું, એટલે અડચણ બધી જતી રહેલી હતી. આ સિમંદર સ્વામી ના દર્શન કરવાના. એ શું છે સિમંદર સ્વામી? ક્યાં છે? સમજાવવાનું. આ શું 1500 કિંમત લખી છે? પંદરસો છપાયા કિંમત લખી છે. 14 ના કાદસ 14 છપાયું, બહાર પાડ્યું છે. કિંમત આગળ લખી હશે, કિંમત દઈ લીધી હોય. હા, કિંમત નથી લીધી, દઈ તું કિંમત નહીં લીધી. શું નથી લીધી? વાંચો. હું કઈ જાણતો નથી, ઓછી કિંમત છે. બસ આટલું જ આપી દો, આટલું જ આપી દો બસ. મહાવિદેય ક્ષેત્ર માં તીર્થંકર છે અત્યારે. મહાવિદેય ક્ષેત્ર માં તીર્થંકર છે, હવે ત્યાં સિમંદર સ્વામી એનું નામ, અત્યારે 1.5 લાખ વર્ષની ઉંમર છે, 1.5 લાખ વર્ષ ઉંમર, અને હજુ 1 લાખેક વર્ષ રહેવાના, 2.5 લાખ વર્ષની ઉંમર, 2.5 લાખ વર્ષની ઉંમર. હા, પણ અત્યારે તીર્થંકર પદ માં જ છે નિરંતર. હવે 2.5 લાખ વર્ષની ઉંમર હોય શકે? 5-5 લાખ ની ઉંમર. નૌકાળ મંત્ર કાઢો છે પછી આગળ તો કોણ? આગળ શું મહાવીર ક્ષેત્ર માં પછી આગળ શું? નૌકાળ મંત્ર કાઢો ને. બોલો છો પછી નમો આયર્યનમ અત્યારે અત્યારે 20 તીર્થંકરો વિચરાઈ જવું અમે માની. હરિહંત કોને આપડે કયા? નમો હરિહંત કયા? નમો સિદ્ધાંત સિદ્ધ લોકો ને આપડે કયા? બરાબર. હરિહંત કોને કયા? ત્યારે રાગદેશ ને જીત્યા ને. ના, રાગદેશ ને એ તો વિતરાગ કહેવાય. હરિહંત એટલે ક્રોધ માર માં રાગદેશ જેને માર્યા જીત્યા. હરિહંત અત્યારે કોણ છે? હરિહંત ભગવાન અત્યાર સુધી કોણ હતું? પેલો અનંત થઈ ગયા. કોણ? મહાવીર ભગવાન હરિહંત હતા. હરિહંત હતા. કેટલા હતા એવા? અનંત થઈ ગયા. ઘણા થઈ ગયા. આ કાળ માં 24 છે. આ કાળ 24 છે. હવે 24 ભરત ક્ષેત્ર માં જ પાછા. હે? નમો સિદ્ધાર્થ માં આવી ગયા. તો હરિહંત કોણ? નહી, કોણ? હરિહંત, હરિહંત જેને દુનિયાના સગરા જીવો પ્રત્યે મોક્ષ માર્ગ માં લઈ જવાની જેને ઈચ્છા વ્યક્ત કરી અને જયારે મોક્ષ પ્રાપ્ત કર્યો એ હરિહંત કહેવાય. અત્યારે સિમંદર સ્વામી હરિહંત એટલે એમનું ડેરાસર બંધાય. અમે તે કહીએ નઈ નઈ કોઈ અમારે કહીએ. અમે 2 રૂપિયા તમારે પાપ ના નહીં. જ્ઞાની પુરુષ કોણ નામ કહેવાય? જ્ઞાન કોઈ પણ પ્રકારની ભીત ના થાય. ઘરના કપડા પહેરે, ઘરનું ખાય. શું કહ્યું? લખાઈ જાય કે મારે 10,000 પુસ્તક છપાવો છે, 5 પુસ્તક નામદાન કરે ને. હવે અત્યારે અમારે તો કશું લેતા નથી. મને તો બધાના માળા પેર પાછી આપું. પણ આ સિમંદર સ્વામી નું નિરાશર બંધાય. એના હારું લોકો નાણું આપે. ભગવાની કરવા નહીં પછી તે એને જે અનુકૂળ આવે છે. ગમ્યું થોડીક વાત. ભાઈ પૂછે છે મહાવીર ક્ષેત્ર શું છે? એવા 5 ક્ષેત્રો છે મહાવીર. આ મનુષ્ય ના ક્ષેત્ર છે એવા 5 મહાવીર ક્ષેત્ર છે. એવા 5 છે તે મહાવીર ક્ષેત્ર, પછી ભરત અને 5 ઐરાવત. 15 ક્ષેત્ર છે મનુષ્યનો. ક્ષેત્ર એટલે શું? આ દેખાય છે તે આ ક્ષેત્ર. આ શું? આપડી દુનિયા દેખાય છે ને, ક્ષેત્ર કહેવાય. આ બધા દેશો દેશો બધા ભેગા કરીને આપડે કરીએ, ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ બધા, એ બધું ક્ષેત્ર કહેવાય. અમેરિકા કયા ભારતમાં આવ્યું? હા, અમેરિકા કયા ક્ષેત્રમાં આવ્યું? અમેરિકા કયા ક્ષેત્રમાં? આપણા ક્ષેત્રમાં. પાંચ ભારત છે આપડા, પાંચ ભારત. આપડે જે ભારતમાં રહીએ છીએ એ જ ક્ષેત્ર નું આ ભાગ છે. એનું નામ આવે પાંચ ભારત પાડેલો, કારણ કે આપડે તો જન્મેલા ને તીર્થંકરો, એટલે નામ ભરતું પછી બધું આખું ભરત ક્ષેત્ર નું નામ પાડેલું. એટલે એ જ ભરત ક્ષેત્ર નો આ ભાગ છે. એ જ આ બધું એકલો એક જ. પાંચ ભરત માં બીજા ભરત નો આ ભાગ નહી? ના ના, આ પૃથ્વી પાંચ ફૂટ કહ્યું ને મેં, આવી પાંચ એને નામ ભરત છે. પાંચ આવી પૃથ્વી પાંચ જે ભરત ક્ષેત્ર છે એમાં ના આવી રહી. પાંચે ભરત ક્ષેત્ર ની દશા શું છે કે ત્યાં તીર્થંકર પાંચે માં નથી એક બીજા, કારણ બધે પાંચ માં આરો ચાલે છે. અને મહાવીર ક્ષેત્ર માં ચોથો આરો ચાલે છે, ત્યાં કાયમ નો ચોથો આરો હોય છે. ત્યાં તીર્થંકરો વિચરાજ કરે, છોય આરામ હોય ત્યાં ચોથો આરો જ રહ્યા કરે. એટલે એ તીર્થંકરો આપડે અહીંથી તો કદી ત્યાં માટે લાયક થઈ ગયું કોઈ જીવ, તો અહીંથી એ ક્ષેત્ર જ ખેંચી લે ત્યાં. અને તમે તીર્થંકર ભેગા કરી મૂકશે ને, એટલે તો કશું જતું રહ્યું નથી. ગંગા નદી નું પાણી પવિત્ર કેમ કેવાય છે? એ ગંગા નદી નું પાણી પવિત્ર કેમ કેવાય છે? એનું શું કારણ? હિમાલયના ઉપર ના ટોપ ઉપર ના બરફ માંથી નીકળે છે ને, અને બીજો સંજોગ ભેગા થાય છે ત્યાં હિમાલયના, એનો એ પાણી જેવું છે કે એમાં ધર્મ સ્પર્ધતા નથી. એવું લોકોએ અનુભૂતિ શોધખોળ કરેલી, એટલે પછી લોકોએ નક્કી કર્યું કે આ પાણી છે તે બધા વાપરશે. તે રાજાઓ એ પાણી પીતા, અને આપડા લોકો પીવા ના મળે પણ મરતી ગધરેડે ને આપણે ધર્મ સભાના. ગંગા નદી ના કિનારે રહેવાના બધા પાણી પીએ જ ને. હે, ગંગા નદી ના કિનારે રહેવા વાળા બધા ગંગા નું જ પાણી પીએ ને. હિમાલય માંથી તો બીજી નદીઓ પણ વહે છે. હિમાલય માંથી તો બીજી નદીઓ પણ વહે છે. એના પાણી માં જમ્સ કેમ પડે છે? ગંગા નદી માંથી જો નીકળતી હોય તો એ બધી પવિત્ર કહેવાય. ગંગા સિવાય બીજી નદીઓ જે છે હિમાલયમાંથી જ નીકળે છે. હા, હિમાલય પણ એ તો સંજોગ નીકળી ત્યાં આગળ માટી કેવી છે, ભણ કેવી છે, એ બધા સંજોગ ભેગા થઈને પછી આ નીકળે. અને પછી ટેસ્ટ કરી જોઈ વાત કદાચ બધો સંદાસ વાળે દરેક શહેર માં સંદાસ વાળે તારી વિધિ કરી છે. અનાળી પણ દવાથી નીકળી જાય. મારી પાસે બહુ દવાથી નીકળી ગઈ અનાળી પણ. અનાળી પણ ના જાય, અમને ના જાય. અનાળી પણ બહુ આવી ગયું. આજે તો આપણામાં અનાળી પણ ઘણું આવી ગયું છે. અનાળી પણ બધા અગાડી માં થઈ ગયા. આ નીલા ચેત્યા વેચ્યા તો આને તો જુઓ કે એવી પાર સુખારી છે. નીકળશે એ નીકળશે અનાળી પણ નીકળ્યા છે. હા, અમદાવાદ પેપર વાળા પૂછ્યું મને કે ઇન્દ્રની વે ને કહો. હા, વે આવી રહ્યો છે એ જ રસ્તો. આવી કેટલો સમય લાગશે? આપણે એટલી બધી પરિસ્થિતિ ઊંધી ગયા છીએ કે દસકામાં તો કોઈ સુધારી શકે એવું લાગતું નથી. એમ માનવામાં આવે એવી વાત નથી. જીવતા આવીશું જોઈશું આપડે કે બદલાવી કેમ. એ જીવતા રહેવું એ વાત સુધી છે. માની લેવાની વાત છે. દસ વર્ષમાં હિન્દુસ્તાન સુધરી જાય પેપર વાળા પૂછ્યું બધા ભેગા થઈ કે દાદા આ એ રીતે સારું થશે કે છે, સારું થવાનો વાંધો નથી કે અન્નાળી પણ સીરી જ જાય છે. મેં કહું અન્નાળી પણ કુદરત દૂર કરવા માંગે છે, ઠીક છે, કુદરત દૂર કરવા માંગે છે અન્નાળી પણ. હું વાત કરવા માંગુ એટલે કહ્યું ગુણમાં કાંકરા હોવા છતાં એને ઘઉંની ગુણ આપણે ત્યાં કહેવાનો રિવાજ છે. પેલો તો અડધો ટકો કોંકરા હોય તેને ઘઉંની ગુણો કહેતા હતા, અત્યારે 25-30 ટકા કોંકરા હોય તો ઘઉંની ગુણો કહે. એટલે હવે કુદરત શું કરવા માંગે છે, આવું ના ચાલે, ઘઉં ને કાંકરા બે જુદા જ પડી જાય. એટલે કાંકરા મટ્ટી માં મળી જશે અને ઘઉં ઘઉં માં મળી જશે. આપડે તો ફેર પછી જેતા હતા નહીં લેવા જોડે, એમને મળી લગભગ મળતી. કોઈ રહેણાર નહીં હોય પણ, કોઈ રહેણાર નહીં હોય ત્યાં, કોણ કોંકરા કોણ ઘઉં એના મને ભાઈ પેઠો સારો, એમના મનમાં ભાઈ પેઠો અમે કોંકરા માં જઈશું ક્યાં જઈશું, અમે મટ્ટી પણ મળી જવાના છે ક્યાં, કુદરત અમારું શું કરવાનું છે, તમે ના એવું નહીં. જે પરાણે ભ્રષ્ટાચાર કરાવડાવે છે, પરાણે ભ્રષ્ટાચાર કરાવડાવે છે, એક ક્વોલિટી છે આખી દુનિયામાં. બીજી ક્વોલિટી શું છે, પરાણે ભ્રષ્ટાચાર કરવો પડે, બે ક્વોલિટી ના લોક છે. પછી આગળ આ બે ક્વોલિટી ના લોક છે, તે પરણ જેને કરવો પડે છે એ ગૌણ છે, અને પરણ જે કરાવડાવે છે મટી છે. એટલે આ મટી આપણે કલા થઈ જાય. એટલે યોગ જુદી જાત નો આવી રહ્યો, હવે યોગ જુદી જાત નો આવી રહ્યો. અમે 2005 માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે એમ એવું આથી 10 વર્ષ પર લખેલું છે. 2005 આખી દુનિયા નું કેન્દ્ર એટલે પૂછવા આવશે ત્યાં અમેરિકા કે અમારું જીવન કેવી રીતે. રાધે પૂછે છે કે માણસે બુદ્ધિ નો ઉપયોગ ક્યાં સુધી, કઈ ચક્કર સુધી, કઈ હદ સુધી કરવો, બુદ્ધિ કેટલી વાપરવી માણસે જીવવા માટે. બુદ્ધિ વાળા આવી નઈ આદમી તો કઈ બુદ્ધિ વાળા આદમી હોતા હે અમેરિકન લોકો બાહ્ય બુદ્ધિ હે એક્સટર્નલ બુદ્ધિ સિદ્ધિ બુદ્ધિ But no, the question, the real question I have was, he says when you approach moksha, practical life, say I have a profession, right? I have to use some intellect, external. Yeah, after obtaining jnana, how much of buddhi one should be? Jnana, if you say, I have a moksha, I have to do a job, સંસાર ચલાવું તો કે આ બધામાં હું મારી બુદ્ધિ નો ઉપયોગ ક્યાં સુધી કરીશ કે કેટલી હદ સુધી કરવાનો? બુદ્ધિ ઇઝ ધ કોઝ ઓફ સફરિંગ વિધિન. Then you don't use the buddhi. Then I will adjust. You find, suppose you think, or even you talk, or even you behave, immediately some start chun-chun between. Yeah. Slightest disturb your own stability. Right. બુદ્ધિ સારું જે બુદ્ધિ આમ હોય એ બુદ્ધિ Professional. Very hard to view, you know, not to be rational, you know, and I can see externally you can, he says nothing wrong, you can use your buddhi for external, but you become so...